గజగోవిందం గజగోవిందం గోవిందం గజ మూఢమతే ప్రాప్తి సన్నిహితే మరణే నైనై రక్షతి దుక్రుయ భగవద్ గీత కించిత్ అధీత గంగా జల లవ కణికా పీత సకృదపి యేన మురారి సమర్చ తస్య యమః కిం గురుతే చర్చా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భగవద్గీత కించిత్ ధీత గంగా జల లవ కణికా పీత సకృదపి యేన మురారి సమర్చ తస్య యమః కిం కురుతే చర్చ. శంకరాచార్యజీ કહે છે કે જેણે થોડું પણ ગીતાનું અધ્યયન કર્યું અને ગંગા જળનું એક નાનું સરખું બુંદ પીધું અને એકવાર પણ ભગવાનની જેણે પૂજા કરી, યમદૂત શું એને અડી શકે છે? આટલો મહિમા શંકરાચાર્યજીએ કહ્યો. એમાં ભગવદ્ ગીતા કિંચિત ધીતા, ભગવદ્ ગીતાનું અધ્યયન થોડું ઘણું કર્યું હોય તો શું થાય એ વિશે આપણે સાંભળી લીધું છે. આજે સાંભળવાનું છે એ ગંગા જલ લવ કણિકા પીતા. ગંગા જળનું એક નાનું સરખું બુંદ પણ જેણે પીધું તો એને યમદૂત પછી અડી શકે નહીં. ગંગાજીનો આટલો મહિમા, મહિમા આટલો બધો કેમ છે ગંગાજીનો? આટલો મહિમા વિશ્વમાં કોઈ નદીનો નથી, સર્વત્ર વ્યાપક આટલો મહિમા. ગંગા એટલે ભારત અને ભારત એટલે ગંગા, એવો પર્યાય થઈ ગયો. હિમાલય એટલે ભારત અને ભારત એટલે હિમાલય. દેશ વિદેશ બધા જ ગંગા વિશે ન જાણતા હોય, ઓછો વર્ગ. હવે તો વિદેશીઓ પણ બહુ ગંગાના સ્નાન માટે આવે છે. શા માટે મહિમા છે? પહેલી વાત એ, થોડું ઘણું તમે જાણતા જ હશો પણ અહીંયા થોડું લઈ લેવું જરૂરી છે. બલિ મહારાજે યજ્ઞ કર્યો, ઇન્દ્રને તકલીફ થઈ, ભગવાનને પ્રાર્થના કરી કે આ સ્વર્ગનું રાજ પડાવી લેશે. ભગવાન કે ઉપાય કરું છું. અને ભગવાન વિષ્ણુ વામન બનીને બલિ મહારાજના યજ્ઞમાં ભિક્ષા માગવા માટે આવ્યા. બલિ મહારાજ તો આમે દાનેશ્વરી હતા, યજ્ઞ પ્રસંગે માગે અને ન આપે એવું તો બને નહીં. એનું કુળ અસુર છે, બલિ મહારાજા અસુર કુળમાં જન્મેલા છે. એના ગુરુ શુક્રાચાર્ય છે, અસુરોના ગુરુ શુક્રાચાર્ય છે, જે યજ્ઞ કરાવતા હતા. ભિક્ષામ ભગવતી દેહી એમ કરીને જ્યાં વામનજી નાનું બાળક ખુલ્લું શરીર ભિક્ષા માગી, બલિ મહારાજ કે માગો ભૂદેવ. શુક્રાચાર્યજી આમ જોયું એ ઓળખી ગયા, બહુ બુદ્ધિશાળી છે શુક્રાચાર્ય, હંમેશા આસ્તિક કરતા નાસ્તિક લોકો બુદ્ધિશાળી વધુ હોય. એનું કારણ છે, કારણ કે એને દરેક વસ્તુ જે છે એને તર્કથી ખોટી કરવાની છે, અને આસ્તિકને તો સ્વીકારી લેવાનું છે, એટલે બુદ્ધિ ચલાવવાની ઓછી આવે, એટલે ધાર ઓછી નીકળે, અને પેલાને બેઠા બેઠા ઘસે જ રાખવી પડે. ખોટાનો જે છે એને સાવ સાચું કેવું, સાચું છે એને ખોટું કરી બતાવવું, એટલે એને બુદ્ધિ જોઈએ. શુક્રાચાર્યજી કે આપીશ નહીં, આ વિષ્ણુ છે. અરે મહારાજ, ગુરુ મહારાજ શું વાત કરો છો, વિષ્ણુ છે? વિષ્ણુ માગવા આવે તો શું વાત છે, જેની પાસે આખી દુનિયા માગે છે એ જો આજ બલીને દ્વારે માગતો હોય તો મારે એને આપવું જ જોઈએ. ગુરુ મહારાજ, આજે મારા ભાગ્ય થઈ ગયા. માગો મહારાજ, તમારે જે જોઈએ તે માગો. શુક્રાચાર્ય છે કે પણ ના આપીશ, તું આને ઓળખતો નથી. બલિ મહારાજ કે મને લાગે છે ગુરુ મહારાજ તમે આને ઓળખતા નથી, મને એ બતાવો કે આ વિષ્ણુની પાસે કમી શું છે, એની પાસે શું ખોટ છે કે માગવા આવે. અને જો મારી પાસે માગવા આવ્યા છે તો મારામાં જે કંઈ ખોટ છે એ ભાંગવા આવ્યા છે, માટે મને આજ આપી લેવા દો, તમે આને ઓળખતા નથી. માગો માગો ભૂદેવ, માગો. બલિ મહારાજ, આપશો જ, આપો, ત્રણ ડગલા પૃથ્વી આપો, મારે ત્યાં બેસીને સંધ્યા વંદન પૂજન થાય એટલી જગ્યા જોઈએ છે, સંતોષી બ્રાહ્મણ છું. અરે મહારાજ, ત્રણ ડગલા પૃથ્વી કંઈક અર્ધું રાજ માગો, કંઈ વિશેષ માગો, આમાં મને દેતા પણ શરમ આવે. તો ના ના, સંતોષી બ્રાહ્મણ છું, ત્રણ ડગલા પૃથ્વી અને એ મારા નાના બાળકના કેવડાઓ આપવું હોય તો આપો. બલિ મહારાજ કે તથાસ્તુ. કથા લાંબી છે, પછી ટૂંકમાં શુક્રાચાર્ય નડ્યા પણ છે, પણ એ નથી લેવું છે. જેવું તથાસ્તુ જળની અંજલિ લઈને સંકલ્પ કરીને છોડ્યું અને વામન વિરાટ થયા. 14 લોકમાં શરીર વ્યાપ્યું. શુક્રાચાર્ય કોણી મારી લેતો જા, મેં કહ્યું હતું ને કે આ બહુ છે. અરે મહારાજ, આ સ્વરૂપના મને ક્યાંથી દર્શન થાય, તમે વિચાર તો કરો, આ સ્વરૂપ કોઈને દર્શાય નહીં, આજ મને એ ભગવાન પોતાનું વિરાટ વિશ્વ સ્વરૂપ દેખાડી રહ્યા છે. મહારાજ, ધરતી લઈ લ્યો ત્રણ ડગલા અને એક બગલું મૂક્યું, અતળ વિતળ સુતળ મહાતળ રસાતળ અને પાતાળ સુધી લોક લઈ લીધા. બીજું પગલું મૂક્યું, ઉપરનો 14મો લોક બ્રહ્માનો સત્યલોક છે, ત્યાં જઈને પગલું પીડ્યું. બ્રહ્માજી જોઈ રહ્યા સભામાં આ શું આવ્યું, પણ ઓળખી ગયા કે આ વિષ્ણુનું ચરણ છે. એકદમ બ્રહ્માજી ઉભા થઈ ગયા અને સુવર્ણના કમંડળમાં જળ લઈ અને ભગવાન વામન જે વિરાટ થયા એનો જમણો ચરણ બ્રહ્માજીએ ધોયા અને જે ચરણામૃત વહ્યું એ જ ગંગાજી છે. આ ગંગાજીના પ્રાગટ્યની કથા, એટલા માટે ગંગાજીનો મહિમા છે. અકબરે બિરબલને પૂછેલું કે બિરબલ, સર્વશ્રેષ્ઠ જળ કહ્યું. બિરબલે કહ્યું, મહારાજ વર્ષા જળ, વરસાદનું જળ સર્વશ્રેષ્ઠ. અરે બિરબલ, તમારે હિન્દુમાં તો ગંગાજળ સર્વથી વિશેષ જળ, શ્રેષ્ઠ જળ કહેવાય છે, અને તમે કહો છો કે વરસાદનું જળ. તો કે મહારાજ, શ્રેષ્ઠ જળ પૂછ્યું છે આપે, એટલે શ્રેષ્ઠ જળ તો વરસાદનું કહેવાય, ગંગાજળ જળ નથી, અમૃત છે મહારાજ, એને જળ નથી, એ ચરણામૃત છે, અમારા નારાયણનું, વિષ્ણુના ચરણામૃત છે, એને અમે જળ નથી કહેતા. ભલે લોકવાણીમાં ગંગા જળ બોલાય, પણ તમે જળ શ્રેષ્ઠ પૂછ્યું તો જળ વર્ષા જળ, બાકી ગંગા જળ અમૃત છે. હવે બ્રહ્મલોકમાં ગંગાજી હતા, એ પૃથ્વી ઉપર શા માટે આવ્યા? તો ધરતી ઉપર સગર રાજા નામે એક સમ્રાટ થયા કે જેના વંશમાં જ પછી ભગવાન રામચંદ્રજી અવતાર ધારણ કર્યો, એ સગર મહારાજ. એ સગર મહારાજે અશ્વમેધ યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો, અને અશ્વમેધ યજ્ઞ એટલે ઘોડો છૂટો મૂકે, જેના રાજ્યમાંથી પસાર થાય એ જો આધિપત્ય સ્વીકારતા હોય તો દાન ભેટ દક્ષિણા આપી અને એનું સ્વાગત કરે, અને જો આધિપત્ય ન સ્વીકારવું હોય સમ્રાટનું, જેનો ઘોડો છે એનું, તો યુદ્ધ થાય અને એની સાથે લડાઈ થઈને જીતી લેવામાં આવે, અને એવી રીતે ભૂમંડળમાં ઘોડો ફરીને પાછો આવે પછી યજ્ઞનો પ્રારંભ થાય. આ અશ્વમેધ યજ્ઞનો સંકલ્પ સગર મહારાજાએ કર્યો. સગર મહારાજાને પોતાને 60,000 દીકરા હતા, ન માયનામાં આવે એવી વાત છે, પણ હતા એમ છે, 60,000 દીકરાઓ હતા. એટલે ઘોડો છૂટો મૂક્યો અને એની પાછળ જ એના દીકરા જે લશ્કર, બીજાને રાખવા જ પડે ને, પગાર ચૂકવવો પડે નહીં, હે, ગણાય ને નથી હોતા 11 દીકરાઓ, ક્રિકેટ ટીમ પૂરી જ હોય. તો 60,000 દીકરાઓ પાછળ શસ્ત્ર સજ્જ, આગળ અશ્વમેધ યજ્ઞનો ઘોડો ચાલે છે. હવે ચાલતા ચાલતા એક પછી એક સરહદો વટાવે છે, એમાં સ્વર્ગના ઇન્દ્રને ફરીથી તકલીફ થઈ. ગાદીની તકલીફ અહીંયા હોય એવું નથી, ઉપર એ જ હોય છે, વળી કોઈ પડાવી જશે. અને ઇન્દ્ર મહારાજે આ વખતે શું કર્યું કે પોતાની દિવ્ય શક્તિથી અચાનક ઘોડાને ઉઠાવી લીધો, કશી ખબર જ પડી નહીં કોઈને ઘોડો ક્યાં ગયો, દિવ્ય શક્તિથી એને હરણ કરી લીધો ઘોડો, અને કપિલ મુનિના આશ્રમમાં જઈને કપિલ મુનિને ત્યાં ઘોડાને બાંધી દીધો, અને ઇન્દ્ર પાછો એને ઘરે જતો રહ્યો. સગવડતા વાળાને બધી વાહનની સગવડતા, ફટાફટ નીકળી જાય, બીજા હલવાઈ જાય. હવે આ બધા જોયા રાખે કે ઘોડો ક્યાં ગયો, ખૂબ ખોળ કરે પણ કે ઘોડો મળતો નથી. એ કથા ટૂંકમાં કહું છું. ખોળતા ખોળતા પછી એને વાવડ મળ્યા કે એ ઘોડો તો કપિલ મુનિના આશ્રમમાં છે. કપિલ મુનિ તો ધ્યાનમાં બેઠા હતા, એને કશી ખબર હતી નહીં, ઘોડા ભટાક, એને કોઈના ઘોડા કે યજ્ઞ સાથે એને શું લેવા દેવા છે. પણ આ બધા એ આવ્યા અને જોયું તો ઘોડો તો હતો, એટલે એકદમ હલ્લો કર્યો, અપશબ્દો કર્યા, ક્રોધ કર્યો, મુનિને પ્રહાર કર્યો. મુનિ જાગ્યા, પણ એ નિર્દોષ હતા, એટલે એને એમ થયું કે આવા ઉદ્ધત છે, અમે એકાંતમાં ધ્યાન ભજન કરીએ છીએ, અમને શું કામ પરેશાન કરે છે, આજ મને કર્યો કાલ બીજા ઋષિને કરશે. અને ઋષિને ક્રોધ થયો અને ક્રોધાગ્નિ પ્રગટ્યો, એમાં 60,000 સગરના દીકરાઓ બળીને ભસ્મ થઈ ગયા, ખાખ ઢેર થઈ ગયો. કપિલ મુનિ તો પાછા શાંત થઈ ગયા. એ વાવડ મળ્યા એના પિતાને સગર મહારાજાને કે 60,000 બળીને ભસ્મ થયા છે, આવું થયું છે, કપિલ મુનિનો અપરાધ લાગ્યો છે, હું જઈશ તો મારા ઉપર જલ્દી કૃપા કરે કે કેમ ખબર નથી, પણ એના દીકરાનો દીકરો, 60,000 જે દીકરા ગયેલા એમાંનો એક દીકરાનો દીકરો અંશુમાન હતો, એ બહુ ડાયો હતો. અંશુમાનને કહ્યું, તું બેટા જા કપિલ મુનિને રાજી કરજે, તારા પિતૃઓ પિતાઓ એનો ઉદ્ધાર થાય એનો ઉપાય પૂછજે અને ઘોડો પાછો લાવજે. એટલે અંશુમાન આવ્યો, કપિલ મુનિને પ્રણામ કર્યા, પૂજન કર્યું, આશીષ માગી, ભૂલની માફી માગી પિતા તરફથી, અને કહ્યું, મહારાજ જે થયું તે પણ મારા પિતૃઓનો ઉદ્ધાર થાય એવી દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિ કરો. કપિલ મુનિ પ્રસન્ન થયા, કહ્યું, બેટા વાત તો સાચી છે, જે થયું તે. તારા પિતૃઓ 60,000 છે, આના ઉદ્ધારનો એક જ ઉપાય છે, બ્રહ્મલોકથી જો ગંગાજી પધારે અને એ જો અહીંયા વહે જ્યાં તારા પિતૃઓ ઢેર થયા છે ત્યાં એના અસ્થિઓને એ સ્પર્શ કરે તો તારા પિતૃઓનો ઉદ્ધાર થાય. એના માટે શું કરવાનું? તો બ્રહ્માજી ઉપર તપ કરો, રાજી થાય તો આ બધું શક્ય બને. મારા હાથની વાત નથી, મેં ઉપાય સૂચવી દીધો. આ ઘોડો લઈ જાઓ. અંશુમાન ઘોડો લઈને ઘરે આવ્યા, પિતાજીને વાત કરી. પિતાને વિચાર થયો કે દીકરાઓનો મોક્ષ ઉદ્ધાર તો કરવો જ પડશે, એટલે અંશુમાનને રાજગાદી સોંપીને સગર મહારાજા વનમાં તપ કરવા માટે, બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે લાગી ગયા. હજારો વર્ષ ચાલ્યા ગયા અને આયુષ્યનો અંત આવ્યો છતાંય બ્રહ્માજીએ હોંકારો આપ્યો નહીં. પછી અંશુમાન એણે વિચાર કર્યો કે મારે મારા પિત્રોનો ઉદ્ધાર કરવો જોઈએ, એટલે એના દીકરા દિલીપને ગાદી સોંપી અને અંશુમાન તપ કરવા ચાલ્યા ગયા. આયુષ્ય પૂરું થઈ ગયું ત્યારે, તો હજારો વર્ષની આયુષ્ય, પણ બ્રહ્માજી પ્રસન્ન ન થયા. દિલીપ મહારાજા એમના દીકરા ભગીરથને ગાદી સોંપીને વનમાં જતા રહ્યા. આખી જિંદગી તપ કર્યું, બ્રહ્માજી પ્રસન્ન રહ્યા. જુઓ, ત્રણ પેઢી નીકળી ગઈ. કેટલી શ્રદ્ધા છે, પિતૃઓ પ્રત્યે કેવી ફરજ દીકરાઓની હોય છે. આ કથા આપણી સંસ્કૃતિના પાયામાં પડી છે. બાપ દીકરાનો સંબંધ, પિતૃઓનો સંબંધ, લોહીનો સંબંધ એમ ખતમ નથી થતો. કેટલું પિતૃઋણ, માતૃઋણ, ગુરુઋણ, દેવઋણ, આ બધાનું ઋણ છે, ઋષિઋણ. અને છેલ્લે પછી ભગીરથ મહારાજા તપ કરવા ચાલ્યા. એણે તપ કર્યું, ઘોર તપ કર્યું, હવે પ્રસન્ન કરે જ છૂટક્યો છે. અને ભગીરથ મહારાજે અનશનનું ભયંકર વ્રત લઈ અને તપ કર્યું અને બ્રહ્માજી પ્રસન્ન થયા. માગો ભગીરથ, માગો, તમારી ત્રણ ત્રણ પેઢીથી મને રીઝવવા તપ કરે છે, હું મૂઢ સાબિત થયો છું, પણ માગો. કહ્યું, પિતાજી એક જ ઈચ્છા છે, આપ અંતર્યામી છો, જાણો છો, અમારા પિત્રોનો ઉદ્ધાર થાય એટલા માટે ગંગાજીને ધરતી ઉપર મોકલો, જરૂર મોકલો, તથા અસ્તુ. પણ ગંગાજીનો પ્રવાહ ઝીલશે કોણ? ઉપર 7 લોકથી પડવાની છે, બ્રહ્મલોકથી નીચે આવશે, સીધી પાતાળમાં જતી રહેશે, બેટા એને જીલે કોણ? એ તો હું કઈ ન જાણું. એનો ઉપાય છે, શિવજીને પ્રસન્ન કરો. હવે એના ઉપર તપ કરવાનું? તો હા, કરવું પડશે. આ મોટા માણસોને કામ ન કરવું હોય ને એટલે ખો દઈ દે. તમે અમારા સેક્રેટરીને મળો ને, પેલાને મળો ને, પેલા ભાઈને મળો ને, ઓલા આમ ધક્કા કરાય કરાય ને આપણને તોડાવી નાખે. ઘણું આવું બને, પણ બ્રહ્માજી આ એવું કર્યું નહોતું, પણ છતાં એમ લાગે ખરું. કોઈ પણ લાગે ને, યાર સીધું કરી શકાતો એ બતાવે તો બની શકે, પણ હવે આવું કીધું ને ભગીરથને સંકલ્પ તો થયો જ હશે, મોટા માણસો આવી રીતે કરે ખરા એમ. હવે આમને રાજી કરવાની ત્રણ પેઢી નીકળી, તો શિવજી તો ધ્યાનમાં જ બેઠા હોય, એને જગાડવા કઈ સહેલી વાત છે? બ્રહ્માજી તો આંખો ખોલીને બેઠા હોય. સારું બાપા. અને ભગીરથ મહારાજે શિવજી ઉપર તપ કર્યું, પણ શિવજી તુરંત પ્રસન્ન થયા. માગો ભગીરથ મહારાજ, ગંગાજીને અહીંયા લાવવાના છે. આખી ઘટના કહી, આપ જીલો, આપના સિવાય બીજું કોઈ આ બ્રહ્માંડમાં જ્યારે અતિ અશક્ય કામ જ્યારે પ્રગટ થયા છે, સામે આવ્યા છે, ત્યારે ત્યારે શિવજીને જ દેવતાઓ સમેત બધા યાદ કર્યા છે. સમુદ્ર મંથનમાં ઝેર પીવાનું થાય, બોલાવો શિવને. કાંઈ પણ બહુ અઘરું આવે એટલે તરત શિવજીને બોલાવો, ગંગાજીને ઝીલવાના છે. અને શિવ એવા ભોળા, પાર્વતીજી વિહમાય કે બાપા ઝેર પીવે એટલે શું થાય, મુશ્કેલી પાર્વતીને રજા દેવામાં થાય. હવે ગંગાજી 7 લોકથી ઉપર પડે, શિવજી ઉપર શું થાય? આપણે શાવર જરાક વધારે વધી ગયો હોય તો અને એમાં ક્યાં ઉપરથી બ્રહ્મલોકથી ગંગાજી પડે, પાર્વતીજીને થાય, ના પાડે તો સારું. પણ શિવજી કીધું, તથા અસ્તુ, કહી દો ગંગાજીને, ફોન કરી દો કે શિવજી રે તૈયાર છે, હવે શિવજી તૈયાર થયા. આપણે હરિસ્મૃતિમાં આ કથા થોડી કહેલી છે એટલે વિસ્તાર નથી કરતા. અને એટલે ગંગાજીને એમ થયું કે જોગી મને ઝીલવા તૈયાર થયો છે, અહંકાર થયો છે. અને શિવજી અંતર્યામી જાણ્યું કે આ ગંગાજી દેવી છે, છતાં આવું થયું છે. એટલે શિવજી કીધું આવા દે, એને આમ કર્યું, જટા ખુલી ગઈ, જાણે વડલો પથરાયો હોય એવી જટા વિખરાઈ. અને ગંગાજી શિવના મસ્તક ઉપર પડી, પણ જેવી પડી એવી ડાબેથી જમણે શિવજીએ આટલું જ માથું હલાવ્યું, ટકી ગઈ. ગંગાજી હલવાઈ ગયા અંદર, એક બુંદ નીકળે નહીં પાણી, ધોધમાર પાણી વહે ઉપરથી બ્રહ્મલોકથી, પણ એક બુંદ પાણી પડે નહીં. વર્ષો નીકળવા માંડ્યા, ભગીરથ હાથ જોડીને ઉભો છે, હમણાં પ્રગટ થાય. અને શિવજી તો આંખો મીચી ગયા, એને તો ટાઢું લાગ્યું કારણ કે ઓલું વિષ પીધેલું ને, એને તો મજા આવી ગઈ. કોઈને માથું દુખતું હોય ને ગલગલિયા કરે ને આમ કરે સારું લાગે, તો શિવજીને આનંદ આનંદ થઈ ગયો. ભગીરથ મહારાજે કીધું, પ્રભુ હે ભોલેનાથ આશુતોષ, ગંગાજીને પ્રગટ કરો, તમારા બેના ઝઘડામાં મારું બગડે છે. શિવજી હસ્યા અને ગંગાજીને મુક્ત કર્યા. તો બ્રહ્મલોકથી ગંગાજી કૈલાસ માનસરોવરમાં આવ્યા, ત્યાંથી ગૌમુખમાં આવ્યા, ત્યાંથી ગંગોત્રીમાં આવ્યા, ત્યાંથી ઋષિકેશ, હરિદ્વાર, પ્રયાગ અને ગંગાસાગર, જ્યાં કપિલ મુનિના આશ્રમની આગળ 60,000 મૃત્યુ પામ્યા હતા એના અસ્થિઓના ભસ્મના ઢેર ઉપર ગંગાજી વહ્યા અને 60,000 સગરના પુત્રોનો ઉદ્ધાર થયો અને ગંગાજી સાગરમાં પડી ગયા. તે દિવસથી ગંગાજી બ્રહ્મલોકથી ધરતી ઉપર આવ્યા અને અદ્યાપી પર્યંત હજી વહે છે. આ ત્યારથી મૃતાત્માના અસ્થિઓ ગંગાજીમાં પધરાવવાનો રિવાજ છે. બીજી માન્યતા છે, આ શંકરાચાર્યજી અહીંયા કરે ને તમામ પાપ બળીને ભસ્મ. બહુ તમે ઈમાનદારી પૂર્વક આ બધા પ્રશ્નો વિચાર છે કે ગંગાજીમાં સ્નાન કરે અને બધા પાપ બળીને ધોવાઈ જાય ને ભસ્મ થઈ જાય, હા પડે છે, વિચારજો. ત્રીજું કે એક બુંદ જેને પી લીધું ગંગાજળનું તો એને માથેથી યમ યાતના, યમ દર્શન, યમ પુરીના દુઃખ નીકળી જાય છે, મનાય છે. એક બાજુ તમે ના પણ નહીં પાડી શકો કારણ કે સંતો અને શાસ્ત્રો કહે છે, બીજી બાજુ હા પણ નહીં પડે કારણ કે આમ એટલું અશક્ય લાગે છે કે ભાઈ બુંદ પી લે યમ પૂરી ટળી જતી હોય તો બીજું કરવું શું કામ જોઈએ. પ્રશ્ન તો આવે ને, કદાચ પહેલા નહીં આવ્યા હોય તો આજે સાંભળ્યા પછી આવશે, પણ મહિનામાં કેમ આવે એમ. અને ગંગામાં ડૂબકી મારે ને જેટલા પાપ થયા હોય બધા ગંગામાં ધોવાય છે આ બધા. અને છતાંય જો માયનામ અંદરથી નથી માયનામાં આવતું, ભલે બધા આમ આમ કરે, માયનામાં નથી આવતું. અને છતાંય લોકો ત્રણેય વસ્તુ કરે છે. મૃતાત્માના અસ્થિઓ ગંગાજીમાં ગમે તે હિસાબે જઈને પધરાવવાની કોશિશ કરે છે, જાય છે. બીજું કે જિંદગીમાં એકવાર અભિલાષા રાખે છે કે ગંગા સ્નાન થઈ જાય, બરાબર છે. ત્રીજું કે એક બુંદ પણ જો મુખમાં જાય તેનો ઉદ્ધાર થાય, યમપુરીના દુઃખ ટળી જાય. એટલા માટે મરણ પથારીએ પીડ્યો હોય, ગળી ન શકે, પી ન શકે, તોય એને રૂનું પૂમડું લઈને છેવટે ગંગાજળ પીવડાવવામાં આવે છે. આ ત્રણેય પ્રક્રિયા સમાજ કરે જ છે, મનાય ન મનાય પછીની વાત છે, પણ કરતો રહ્યો છે સમાજ એ અદ્યાપી પર્યંત. એમ તો આનું શું, થોડુંક થોડુંક સમજવા જેવું છે. એક, અસ્થિઓ પધરાવીએ તો પિતૃઓનો મૃતાત્માનો ઉદ્ધાર થાય છે. પહેલી સ્પષ્ટતા એ, ઉદ્ધાર એટલે કોઈ મોક્ષ થઈ જાય છે એવી વાત નથી. ઉદ્ધાર એટલે પિતૃઓ પ્રેત યોનિને પામ્યા હોય તો અસ્થિઓ પધરાવો, તેની પ્રેત યોનિ છૂટી જાય છે. આ વાત સમજ મેં, પ્રેત યોનિને પામ્યા હોય, ભટકતા હોય તો એના અસ્થિઓ ગંગામાં પડે, પધરાવો તો પ્રેતયોનીમાંથી છૂટી જાય. પણ છતાંય તમને એવું પણ જાણમાં હશે કદાચ કે અસ્થિઓ પધરાવ્યા હોય તો પણ એની ગતિ ન થઈ હોય, એવા કોઈ કોઈને અનુભવ હશે. હું બહુ સમજી વિચારીને આ બધું બોલું છું, કાંઈ આપણે કાંઈ ઓર્થોડોક્સ નથી, એટલા બધા કાંઈ જડ જૂના નાખી દીધેલી વિચારધારાને પકડી રાખીએ એવી માન્યતાવાળા નથી. આપણે બહુ સમજી વિચારીને, ભલે ઘણીવાર બહુ ડિગ્રીઓ જેને ચડી ગઈ હશે અને બહુ મોટા વક્તાઓ હશે ને એ બધી આવી વાતોને ક્રાંતિકારીને નામે બધું છેદ ઉડાડીને વાતો કરતા હશે, પણ આપણને લાગે કે એક બાબતમાં એ મૂઢ છે, એમ મૂઢ લોકો છે કે એ પછી સ્વીકારતા જ, સ્વીકારવું જ નથી એમ. એક સમાજમાં છાપ પડી જાય ને એટલે પછી હવે બસ અમે એમાં માનતા નથી. અમુક વસ્તુ ઉપર ધૂળ ચડી ગયો હોય ને એ ધૂળ દૂર કરાય, પણ મૂળ વસ્તુને સોનું છે એના ઉપર ધૂળ ચડી ગયો, તમે સોનું જ ફેંકી દો તો હવે ધૂળ ચડી ગઈ, હવે એમને માનતા નથી. ધૂળ ખંખેરી નાખો ને, અને સોનું હોય તો એની સાથે ઇમિટેશન પણ હોય જ. પ્રયત્નોની માંથી એની મુક્તિ થઈ જાય છે. પણ એવા એ તમને કદાચ કહું છું ને કે એવા જાણ હશે કે એના અસ્થિઓ પધરાવ્યા હોવા છતાં પણ મુક્તિ ન થઈ હોય. આપેલો ભાગવતનો ધુંધકારીને માટે ઘણું કર્યું છતાં એની પ્રયત્નોની નથી છૂટી, એ ભાગવતમાં કથા છે. તો શું એમ, મારી જાણમાં આવા કિસ્સાઓ છે પણ છતાં હું લંબાણ થાય ને પેલું થાય એટલે કંઈ કશું કહેતો નથી, અને મને જેણે બધું આ છે જાણેલું છે એ બધી બહુ સદંતર અમુક વસ્તુ કહેવાની ના પાડી છે, કારણ કે ફેમિલી બેઠું હોય ડખા થાય. એટલે તો પહેલી વાત, અસ્થિ પધરાવો છતાં પ્રેતીઓની નથી છૂટતી એનું પહેલું કારણ કે ગમે તે રીતે તમે અસ્થિ પધરાવો પણ જે પ્રેત યોનિને પામ્યો છે એને જો છૂટવું ન હોય તો નથી મુક્તિ થતી. એને ક્યાંય વાસના બાંધી જ રાખી છે, એને જવું જ નથી. તો ગમે એવા તમે એને યજ્ઞ યાગાદી કરો, પિતૃતર્પણ કરો, તો એમ જ કહે છે મારે જવું જ નથી, તો એને તો મુક્તિ ગંગાજી ન આપી શકે. એને છૂટવું હોય, ઈચ્છા હોય તો, કારણ કે આપણી ઈચ્છા ન હોય તો ભગવાન પણ આપણને મુક્તિ ન આપી શકે, તો ગંગાજી કેમ આપે. એટલે જો એની ઈચ્છા ન હોય તો મુક્તિ થતી નથી. બીજું, જેના અસ્થિ પધરાવો છો પ્રેતયોનીમાંથી છોડવા માટે, એ પ્રેતયોનીને પામેલા જીવને જો ગંગાજીનો સહેજ પણ મહિમા ન હોય તો ગંગાજી એનો ઉદ્ધાર કરતા નથી. ગંગાજી એ કોઈ જળરાશિ નથી, યાદ રાખજો. આ બધા મહિમાના સૂચક શબ્દો છે, એ ચૈતન્ય માતૃશક્તિ છે, દિવ્ય પ્રવાહ છે, પવિત્ર ચરણામૃત છે, પણ ચૈતન્ય છે. અને જ્યાં ચૈતન્ય તત્વ હોય એ આપણો ભાવ અભાવ ભાવ કુભાવને જોઈને કામ કરે છે. ઇલેક્ટ્રિકસિટી જળ છે, આપણે બધે આસ્થા કે અનાસ્થા ગમે તે હોય આંગળી નાખોલ ઉડાડી જ નાખે, કારણ કે જળ છે. પણ પિતાજીના હાથમાં કોઈ અગ્નિ હોય કે ઇલેક્ટ્રિકસિટીનો વાયર હોય, દીકરો અડવા જાય તો એ નહીં અડવા દે, કારણ કે ચૈતન્ય છે, એ ભાવ કુભાવ બધું જુએ છે. એમ ગંગાજી માતૃશરીરા માતૃશક્તિ ચૈતન્ય છે, અને એની સ્તુતિમાં જ કહેવાય એવું છે, નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરૈર વંદિત દિવ્ય રૂપમ ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસિ નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણામ. ભાવ અનુસારે તમે બધાને મુક્તિ હંમેશા માણસને આપો છો, તમે દિવ્ય રૂપ છો. ભુક્તિ ને મુક્તિ બંને આપો, પણ ભાવાનુસારેણ સદા નરાણામ, તમે ભાવ પ્રમાણે એને આપો છો. માટે જો એને મહિમા જ નથી ગંગાજીનો તો ગંગાજી એનો ઉદ્ધાર કરતા નથી. અને સારંગપુરના પાંચમા વચનામૃતમાં પણ મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજનો પ્રશ્નોત્તર છે, એમાં જ કહ્યું છે કે આ ભગવાનના દર્શનનો મહિમા બધાને છે. મહારાજ કે ના, બધાને છે જ નહીં. મહિમાએ સહિત, પ્રીતિએ સહિત, એકાગ્ર તન્મય થઈને જે ભગવાનનું દર્શન કરે છે એને માટે મહિમાનું દર્શનનું ફળ છે. બીજાને બીજ બળ થાય છે, બધાને સરખું નથી. એટલે જેવો મહિમા એવું ફળ મળે. દેવના દર્શન તો બધા કરતા હોય, પણ જેને જેવો મહિમા એને એવી પ્રાપ્તિ થાય. ગંગાજી એટલે જો એને ભાવ હોય મૃત આત્માને તો ગંગાજી ઉદ્ધાર કરે, નહીતર એનો ઉદ્ધાર થતો નથી.